أننا نزلنا إليهم الملائكة وكلمهم الموتى وحشرنا عليهم كل شيء قبلا ما كانوا ليؤمنوا إلا أن يشاء الله ولكن أكثرهم يجهلون. અને જો અમે તેમના ઉપર ખરેખર ફરિશ્તા પણ ઉતારી દેતે અને તેમની સાથે મોત પામેલા હોવ વાતો કરતે તથા જન્નત જહન્નમ વગેરેની બધી વસ્તુઓ તેમની સામે ભેગી કરી લાવતે તો પણ તેઓ ઈમાન લાવતે નહીં સિવાય કે અલ્લાહને જ મંજૂર હોત પણ તેઓ માંથીના ઘણા ખરા જાહેર છે. وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض زخرف القول غرورا ولو شاء ربك ما فعلوه فذرهم وما يفترون. અને એ રસૂલ, જેવી રીતે આ નાસ્તિકો તારા દુશ્મન છે તેવી જ રીતે અમોએ શરારતી બદમાશી ઇન્સાનો તથા જિન્નાતો માંથી દરેક નબીની પરીક્ષા માટે એક એક દુશ્મન બનાવ્યો હતો, જે દગો ધોકો આપવા માટે કેટલાકોના કાનમાં સારી લાગે એવી શૃંગારી જૂઠી વાતો ફૂંકતા હતા, અને અગર પાલનહારે ચાહ્યું હોત તો તેમ તેઓ હરગીજ ન કરતે. માટે તેમને તથા જે જૂઠું તેઓ ઉપજાવી કાઢે છે, બનાવી કાઢે છે, તેને અલ્લાહ પર છોડી દે. અને એ શરારતી ઇન્સાનો તથા જિન્નાતો એટલા માટે એમ કરતા હતા કે જેઓ આખિરત પર ઈમાન નથી લાવ્યા તેમના દિલો તે ઉપજાવી કાઢેલી બનાવી કાઢેલી વાતોની તરફ રજૂ થઈ જાય, અને એ માટે કે તેઓ આ વાતને ખૂબ પસંદ કરે, અને એ માટે પણ કે તેઓ જે બુરી કમાઈ કર્યા કરે છે તે તેઓ કર્યા જ કરે. والذين آتيناهم الكتاب يعلمون أنه منزل من ربك بالحق فلا تكونن من الممترين. شون هم الله نموكي بجان اللواد نفنس لو کرنار بناو جاري كتے ایت چھے کہ جنے تمہارا طرف لمبا پورور وستار سے کتاب اتاری چھے અને તે લોકો કે જેમને અમોએ કિતાબ આપી છે તેઓ આ વાત જાણે છે કે તારા પાલનહાર તરફથી સચ્ચાઈ પૂર્વક ઉતારવામાં આવી છે. માટે તું શંકા કરનારાઓ માંથી નો હરગીજ ન થા. અને તારા પાલનહાર ના બોલ સાચા અને ઇન્સાફ ની રૂએ પૂરા થઈ ગયા છે. તેના બોલોને બદલનાર કોઈ નથી, અને તે મોટો સાંભળનાર તથા જાણનાર છે. અને દુનિયામાં તો એવા ઘણા લોકો છે કે જેનું કહેવું જો તું માની લેશે તો તેઓ તને અલ્લાહના રસ્તાથી રખડાવી દેશે. તેઓ સિર્ફ કલ્પનાને પેરવી કરે છે, મનના વિચારો મુજબ કરે છે અને જૂઠું બોલે છે. فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ. જેઓ તેના રસ્તાથી રવડી ગયા છે તેમને ચોક્કસ જ તારો પાલનહાર સારી રીતે જાણે છે, અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે. માટે જે કુરબાની ઉપર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેમાંથી ખાઓ અગર તમે તેના હુકમોને માનતા હો. وما لكم ألا تأكلوا مما ذكر اسم الله عليه وقد فصل لكم ما حرم عليكم إلا ما اضطررتم إليه وإن كثيرا ليضلون بأهوائهم بغير علم إن ربك هو أعلم بالمعتدين અને તમને શું થઈ ગયું છે કે જે કુરબાની પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે તેમાંથી ખાતા નથી જો કે જે વસ્તુઓ તેણે તમારા પર હરામ કરી છે તેને તમારા માટે સાફ કરીને તેણે બયાન કરી દીધી છે સિવાય કે જે તમને ન છૂટકે યાની કે ભૂખમરાની હાલતમાં ખાવી પડે અને બેશક ઘણા લોકો પોતાની નીચ ઈચ્છાઓ મુજબ જાણ્યા કર્યા વગર બીજાઓને પણ આડે રસ્તે લઈ જાય છે બેશક તારો પાલનહાર એ છે જે હદ વટાવી જનારાઓથી સારી રીતે જાણકાર છે એ લોકો ખુલ્લા ગુના તથા છુપા ગુના એ બે નો ત્યાગ કરો એને છોડી દો બેશક જેઓ ગુના કરી જાય છે તેમને તેમની કરણી નો બદલો નજીક માં જ મળશે અને જે કુરબાની પર અલ્લાહનું નામ લેવામાં નથી આવ્યું તેમાંથી ખાઓ નહીં અને બેશક તેમ કરવું હુકમનો ભંગ કરવા જેવું છે અને બેશક શૈતાનો તો પોતાના દોસ્તોના મનમાં વસવસા મૂક્યા કરે છે કે જેથી તેઓ તમારી સાથે વટે અને જો તમે તેમનું કહેવું માનશો તો ચોક્કસ જ તમે પણ મુશરિક થઈ જશો كمن مثله في الظلمات ليس بخارج منها كذلك زين للكافرين ما كانوا يعملون શું તે કે જે મોરદું હતું પછી તેને અમે જીવતું કર્યું તથા તેને અમોએ રોશની આપી પ્રકાશ આપ્યો કે જેના થકી લોકોમાં હરે ફરે છે તે એવા શખ્સના જેવો છે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળી શકતો ન હોય તે જ મુજબ આ નાસ્તિકોને જે કઈ પણ તેઓ કરે છે તે શોભિતું જ દેખાય છે وكذلك جعلنا في كل قرية أكابر مجرميها ليمكروا فيها وما يمكرون إلا بأنفسهم وما يشعرون અને એવી રીતે અમે દરેક વસ્તીમાં તેના ગુનેગારોને વડપણ આપ્યા કરીએ છીએ કે જેથી તેઓ તેમાં ચાલબાજીઓ પ્રપંચો કર્યા કરે અને ખરું જોતા તેઓ ચાલબાજી આદરતા નથી પણ પોતાના જ નફ્સ પોતાના જ આત્માઓની ખિલાફ કરે છે પણ તેનું તેમને ભાન નથી حتى نؤتى مثل ما أوتي رسل الله الله أعلم حيث يجعل رسالته سيصيب الذين أجرموا صغار عند الله وعذاب شديد بما كانوا يمكرون અને જ્યારે પણ તેમની પાસે કોઈ આયત આવે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે જ્યાં સુધી અમને પણ તેવું કઈ આપવામાં ન આવે જેવું કે અલ્લાહના રસૂલોને આપવામાં આવ્યું છે ત્યાં સુધી અમે હરગિજ ઈમાન નહીં લાવશું પણ પોતાની રિસાલત કોને આપવી તે અલ્લાહ સારી રીતે જાણે છે જેઓ ભૂલ ભરેલા છે અપરાધી છે તેમને નજદીકમાં જ અલ્લાહ તરફથી બેઇઝ્ઝતીને નામોશી પહોંચશે અને તેઓ ચાલબાજી કર્યા કરતા હતા તે કારણે سخت سزا پان. فمن يرد الله ان يهديه يشرح صدره للاسلام ومن يرد ان يضله يجعل صدره ضيقا حرجا كانما يصعد في السماء كذلك يجعل الله الرجس على الذين لا يؤمنون. پچھی اللہ جنہیں ہدایت آپوا چاہیں چھے તેની છાતી ઇસ્લામ કબૂલ કરવા માટે પહોળી ને વિશાળ કરી મૂકે છે અને જેના વિશે હિદાયતની પ્રેરણા હિદાયતની ઇન્સ્પિરેશન ને ઉત્તેજના ખૂંચવી લેવા ચાહે છે તેની છાતી ટૂંકી કરી મૂકે છે અને ઈમાન ને કબૂલ કરવું તેના માટે એવું ભારે થઈ પડે છે કે જાણે તે આસમાન પર ચડતો હોય. એવી રીતે અલ્લાહ તે લોકો કે જેઓ ઈમાન નથી રાખતા તેમના પર નાપાકી નાખે છે, અપવિત્રતા નાખે છે. અને આ છે તારા પાલનહાર નો રસ્તો કે જે સીધો જ છે. સાચે નસીહત હાસિલ કરનારાઓ, સબક લેનારાઓ, બોધ હાસિલ કરનારાઓ માટે અમોએ નિશાનીઓ સાફ કરીને બયાન કરી દીધી છે. તેમના પાલનહાર પાસે તેમના માટે સલામતીનું ધામ છે અને તેઓ નેક કામો કરતા હતા તે કારણે તે જ તેમનો મદદગાર બનશે. અને જે દિવસે તે બધાઓને ભેગા કરશે પછી કહેશે કે એ જિન્નાતોના ટોળાઓ, તમે માણસો માંથી તો ઘણા ખરાઓને તમારા કરી લીધા હતા અને માણસો માંથી જેઓ તેમના તરફદાર હશે તેઓ અર્જ કરશે કે એ અમારા પાલનહાર, અમારા માંથી કેટલાકોએ કેટલાકોથી લાભ ને ફાયદો મેળવ્યો અને અમારી કરણીની સજા પામવા માટે જે મુદ્દત તે અમારા માટે નક્કી કરી હતી તે મુદ્દત ને તે સમય ને અમે પહોંચી ગયા છીએ. અલ્લાહ કહેશે કે તમારી જગ્યા જહન્નમ માં છે, તેમાં જ તમે હંમેશ માટે રહેશો સિવાય કે અલ્લાહ બીજું કઈ ચાહે. બેશક તારો પાલનહાર હિકમત, દાપણ અને ઇલમ નો સાહેબ છે. અને એવી રીતે અમે કેટલાક ઝુલમગારોને કેટલાકોની બુરી કરણીઓના કારણે, બુરા અમાલ ને કામોના કારણે તેમના દોષ બનાવી દઈએ છીએ. يا معشر الجن والإنس ألم يأتكم رسل منكم يقصون عليكم آياتي وينذرونكم لقاء يومكم هذا قالوا شهدنا على أنفسنا وغرتهم الحياة الدنيا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين. أي إنسان تسا جناتونا طوراو شو تمارا ماناج ايوا رسولو آويان نهتا કે જેઓ તમને મારી આયતો બયાન કરી સંભળાવતા અને તમારી આ દિવસની મુલાકાતથી તમને બિવરાવતા હતા. તેઓ કહેશે કે અમે પોતે જ અમારી પોતાની ખિલાફને વિરુદ્ધ સાક્ષી આપીએ છીએ અને આ લોકની જિંદગીએ તેમને ધોકોને દગો આપ્યો હતો અને તેઓ પોતે જ પોતાની ખિલાફ સાક્ષી પૂછે કે તેઓ સાચે જ નાફરમાન હતા, કહ્યું ન કરનારા હતા. ذلك أن لم يكن ربك مهلك القرى بظلم وأهلها غافلون ولكل درجات مما عملوا وما ربك بغافل عما يعملون આ રસૂલોનું મોકલવું એ માટે છે કે તારો પાલનહાર જો જુલ્મથી આબાદીઓને બરબાદ કરતો નથી એવી હાલતમાં કે તેમના રહેવાસીઓ તેના હુકમોથી અજાણ અને જાહી હોય અને દરેક માટે તેમના આમાલોના મુજબ દરજ્જાને મર્તબા છે અને તેઓ જે કાંઈ કરે છે તેનાથી તારો પાલનહાર અજાણ નથી وربك الغني ذو الرحمة يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء كما أنشأكم من ذرية قوم آخرين إنما توعدون لآت وما أنتم بمعجزين أني تارو پالنهار سانيتي آشا وغرنو અપેક્ષા વગરનો અને દયાવાન છે અગર તે ચાહે તો તે તમને આ દુનિયાની જિંદગીમાંથી ઊંચકી લઈ જાય પછી જેને ચાહે તમારી જગ્યાએ કાયમ કરી દે જેવી રીતે બીજી કોમના વંશમાંથી પેઢીમાંથી તમને પેદા કર્યા જે વસ્તુનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર આવનાર છે અને તમે તેને આવતી અટકાવી શકનાર નથી قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون من تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون اي رسول تو کہے کہ اي ماری قوم تمہیں تمہارا گجانے حیثیت مجب ورتتا رہو અને હું પણ વર્તતો રહીશ પછી આગળ જતા તમને જણાય આવશે કે આખિરતનું સારો નતીજો કોના માટે છે બેશક ઝુલમગારો કામયાબી મેળવતા નથી فما كان لشركائهم فلا يصل إلى الله وما كان لله فهو يصل إلى شركائهم ساء ما يحكمون અને તેઓ નાસ્તિકોએ તે અલ્લાહે જમીનમાંથી ખેતીવાળી અને ઢોર ઢાકર જાનવર પેદા કર્યા છે તેમાંથી અલ્લાહનો એક ભાગ નક્કી કરે છે પછી પોતાની કલ્પનાથી મનના ઘડેલા વિચારથી કહે છે કે આ અલ્લાહ માટે છે અને આ અમારા બનાવેલા અલ્લાહના શરીકોને ભાગીદારો માટે છે પછી તેમના જોડી કાઢેલા અલ્લાહના જોડીદારોનો જે ભાગ છે તે તો અલ્લાહને પહોંચતો નથી અને જે અલ્લાહનો છે તે તેમના જોડીદારોને પહોંચે છે તે લોકો આ કેવો બેહુદો ન્યાય ને ઇન્સાફ કરે છે وَكَذَلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ وَلَوْ شَاءَ اللَّهُ مَا فَعَلُوهُ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ અને એવી રીતે મુશ્રિકોમાંથી ઘણા ખરાઓની નજરમાં તેમના જોડીદારોએ તેમના છોકરા મારી નાખવાનું શોભિતું ઠરાવ્યું છે જેથી તેઓ તેમનો નાશ કરી નાખે અને તેમના ધર્મને તેમના ઉપર ડામાડોળ બનાવી દે અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ તે હરગીઝ કરતે નહીં માટે તું તેમને તથા તેમની હાથે બનાવી કાઢેલી વાતોને પડતી મૂક وقالوا هذه أنعام وحرث حجر لا يطعمها إلا من نشاء بزعمهم وأنعام حرمت ظهورها وأنعام لا يذكرون اسم الله عليها افتراء عليه سيجزيهم بما كانوا يفترون. વળી તેઓ પોતાની અટકળને ધારણા મુજબ કહે છે કે આ ઢોર તથા ખેતી અછૂતી છે, તેને કોઈ ખાઈ શકે નહીં, પણ જેને અમે ઈચ્છીએ. અને કેટલાક એવા જાનવરો છે કે જેમની પીઠ પર સવારી કરવી અથવા વજનનું લાદવું હરામ કરવામાં આવ્યું છે. અને કેટલાક એવા જાનવરો છે કે જેમના પર ઝબા કરતી વખતે અલ્લાહનું નામ લેતા નથી. આમ કરવામાં તેઓ સિર્ફ અલ્લાહ ઉપર તોહમત ને આવ ચડાવે છે. તે તેમને નજીક માં આ તોહમત અને આવ ચડાવવાની સજા કરશે. અને તેઓ કહે છે કે આ જાનવરોના પેટમાં જે કાંઈ છે તે ખાસ અમે મર્દો માટે જ છે અને અમારી ઔરતો માટે હરામ છે. અને અગર તે બચ્ચું મરેલું પેદા થાય તો તેમાં ઔરત ને મરદ બધા ભાગીદાર છે. અલ્લાહ નજીકમાં જ તેમના આ ખોટા બયાન સામે તેમને સજા આપશે. બેશક તે મહાન હિકમત વાળો અને આલિમ છે. قد خسر الذين قتلوا أولادهم سفها بغير علم وحرموا ما رزقهم الله افتراء على الله قد ضلوا وما كانوا مهتدين. بيشك જેઓ જાણ્યા કર્યા વગર મૂર્ખાઈથી પોતાની ઔલાદને કત્લ કરી નાખે છે અને જે કઈ રોજી અલ્લાહે તેમને હલાલ તરીકે આપી છે તે અલ્લાહ ઉપર તોહમત મૂકી હરામ ઠરાવે છે, હરામ ગણાવે છે, તેઓએ પોતાનું ભારે નુકસાન કર્યું. તેઓ સાચે જ સાચા રસ્તાથી ભટકી ગયા છે અને હિદાયત પામેલા રહ્યા નથી. وهو الذي أنشأ جنات معروشات وغير معروشات والنخل والزرع مختلفا أكله والزيتون والرمان متشابها وغير متشابه كلوا من ثمره إذا أثمر وآتوا حقه يوم حصاده ولا تسرفوا إنه لا يحب المسرفين. અને તે અલ્લાહ એ જ છે જેણે બગીચા પેદા કર્યા છે કે જેમાં કેટલાકના વેલા માંડવા પર ચડેલા હોય છે અને કેટલાકના વેલા ચડેલા હોતા નથી. અને ખજૂરના ઝાડ તથા ખેતરો કે જેમાં ખાવા માટે જાતે જાતના ફળ હોય છે તથા ઝૈતુન અને દાડમ જે એકબીજાને મળતા આવે છે, યાની કે દેખાવ આકાર અને સ્વાદમાં એકબીજાને મળતા આવે છે અને કેટલાક નથી પણ આવતા. જ્યારે તેમના પર ફળ આવી જાય ત્યારે તે માંથીના ફળ ખાઓ અને કાપવા લણવાના દિવસે તે અલ્લાહનો નક્કી કરેલો ભાગ આપતા રહો અને ઉડાવને ફુજુલ ખર્ચ કરો નહીં, કેમ કે ઉડાવ ખર્ચ કરનારાઓને તે દોષ રાખતો નથી. ومن الأنعام حمولة وفرشا كلوا مما رزقكم الله ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. અને ચાર પગા જાનવરોમાંથી કેટલાક તો વજન ઉચકનારા યાની કે મોટા મોટા જાનવરો અને કેટલાક નાના નાના જમીન પર લેટાવી ઝબા કરીને ખાવા માટે પેદા કર્યા, જેથી અલ્લાહે જે કઈ તમને હલાલ કરી આપ્યું છે તેમાંથી ખાઓ પીઓ અને શૈતાનના પગલે પગલે ચાલો નહીં. બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. ذكرين حرم أم الأنثيين أم اشتملت عليه أرحام الأنثيين نبئوني بعلم إن كنتم صادقين. الله خاوا માટે આઠ જાતના જોડા, આઠ જાતના કપલ, મસ્ક્યુલિન યાની કે નર અને ફેમિનિન યાની કે માદા પેદા કર્યા છે. મેંઢાની જાતમાંથી બે અને બકરીની જાતમાંથી બે. એ રસૂલ, તું કહે કે શું બે નર તેણે હરામ કર્યા છે કે બે માદા, અથવા બે માદાઓના પેટમાં જે બચ્ચા સમાયેલા છે તે? જો તમે સાચા હો તો મને આ વિશે ઇલમી હૈસિયતથી ખબર આપો. ومن الإبل اثنين ومن البقر اثنين قل أذكرين حرم أم الأنثيين أم اشتملت عليه أرحام الأنثيين أم كنتم شهداء إذ وصاكم الله بهذا فمن أظلم ممن افترى على الله كذبا ليضل الناس بغير علم إن الله لا يهدي القوم الظالمين. અને ઊંટોમાંથી બે તથા ગાયોમાંથી બે નર માદા, તું કહે કે શું તેણે બે નર હરામ કર્યા છે કે બે માદા, અથવા આ બે માદાઓના પેટમાં જે બચ્ચા સમાયેલા છે તે? અથવા શું તમે તે વખતે હાજર હતા જ્યારે તમને અલ્લાહે આ વિશે હુકમ કર્યો હતો? માટે તે કરતા વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ ઉપર જૂઠા આર અને તહમત ચડાવે કે જેથી તે લોકોને વગર સમજે ગુમરાહ કરે? બેશક અલ્લાહ ઝાલિમ લોકોને સીધો રસ્તો દેખાડતો નથી. قل لا أجد فيما أوحي إلي محرما على طاعم يطعمه إلا أن يكون ميتة أو دما مسفوحا أو لحم خنزير فإنه رجس أو فسقا أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن ربك غفور رحيم. اے رسول, કહે કે મારા પર જે વહી આવી છે તેમાં હું મજકૂર વસ્તુમાંથી ખાનારાઓ માટે ખાવાને કોઈ વસ્તુ હરામ હોય એવું જોતો નથી, સિવાય કે જે પોતાની મેળે મરી ગઈ હોય, મુર્દાર થઈ ગઈ હોય, અથવા ટોળાયેલું લોહી અથવા સુવરનું માંસ. બેશક તે ગંદી વસ્તુઓ છે. અથવા હુકમ ભંગ થઈ હોય એવી કુરબાની કે જેના પર અલ્લાહના સિવાય નામ લેવામાં આવ્યું હોય, યાની કે અલ્લાહના સિવાય બીજા કોઈનું નામ લેવામાં આવ્યું હોય, તે પણ હરામ છે. છતાંય મનની ખ્વાહિશોની પ્યાસ બુઝાવવા અને હદથી વધી જવાના ઈરાદા વગર જે શખ્સ લાચાર હાલતમાં આવી પડ્યો હોય ને મજકૂર હરામ ચીજોમાંથી કઈ ખાય, તો બેશક તારો પાલનહાર મોટો માફ કરનાર ને દયાળુ છે. وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم شحومهما إلا ما حملت ظهورهما أو الحوايا أو ما اختلط بعظم ذلك جزيناهم ببغيهم وإنا لصادقون. અને અમોએ યહૂદીઓ પર દરેક નખવાળા જાનવરો હરામ કર્યા હતા અને ગાય તથા બકરીની જાતમાંથી તે બેની ચરબી હરામ કરી હતી, સિવાય કે જે તેમની પીઠ ઉપર ચોંટેલી અથવા આંતરડા પર વળગેલી હોય અથવા જે કઈ હાડકા સાથે મળેલી હોય. આ સજા અમોએ તેમને તેમની માથાભારે પાણીના કારણે, શિરજોરીના કારણે કરી હતી. અને બેશક અમે સાચું બોલનારા છીએ. فإن كذبوك فقل ربكم له رحمة واسعة ولا يرد بأسه عن القوم المجرمين. છતાં એ રસૂલ, કદાચ ને તેઓ તને જુઠલાવે તો તું કહે કે તમારો પાલનહાર સર્વવ્યાપી દયાળુ છે અને તેનો અઝાબ, તેની સજા ગુનેગાર લોકો પરથી હરગીજ પાછી ટાળી શકાશે નહીં. سيقول الذين أشركوا لو شاء الله ما أشركنا أمثل الذين من قبلهم حتى ذاقوا بأسنا قل هل عندكم من علم فتخرجوه لنا إن تتبعون إلا الظن وإن أنتم إلا تقرصون. نزدیک مارج مشرکوں کہشے کہ جو اللہ چاہتے تو نہ امیں تینوں کائیں چوری دار بناوتے نہ امارا باپ دادا انے نہ امیں کوئی وستو نے حرام لیکتے ایوی جی ریتے تیمنی پہلانا لوکو پن جھٹلاویا کرتا ہتا تیاں سدھی کے تیمنے اماری سجانی مجا چاکھی توں کہے کہ شوں تماری پاسے کوئی علمی اعتبار تھی ثابتی چھے اگر ہوئے تو تے امنے لاوی دیکھاڑو پن تمہیں تو صرف کھڑیلا ویچارو نے جا انسرو چھو پیروی کرو چھو انے تمہیں کائی نہیں پن کھوٹو جا بولو چھو. قل فللہ الحجت البالغة فلو شاء لہداکم اجمعین. اے رسول تو کہے کہ آخر ماں انتے સૌથી સબળ દલીલ અલ્લાહની જ છે માટે જો તે ચાહે તો સાચે તે તમો બધાને હિદાયત કરી દે. કુલ હરમ શુહદાઅકુમ અલ્લીના યશહદૂન અન અલ્લાહ હરમ હાઝા ફઇન શહિદુ ફલા તશહદ માહુમ વલા તત્તબ અહવા અલ્લીના કલ્લબુ બિઆયાતિના તું કહે કે તમે તમારા તે સાક્ષીઓને તે ગવાહોને બોલાવો કે જે આ વસ્તુઓને અલ્લાહે હરામ કરી છે એવી સાક્ષી પૂરે પછી જો તેઓ સાક્ષી આપે તો તેમની સાથે રહીને તું તેવી સાક્ષી પૂરીશ નહીં. અને જે લોકો અમારી આયતોને અમારી નિશાનીઓને ઝૂઠલાવે છે તથા આખિરત પર ઈમાન રાખતા નથી અને જેઓ પોતાના પાલન કરતા પાલનહારના બીજાઓને બરોબરિયા ગણે છે તેમની મનોવાસનાને મનની ખ્વાહિશોને મુજબ કરજે નહીં પૈરવી ન કરજે. تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون. હે રસૂલ તું કહે કે આવો હું વાંચી સંભળાવું કે તમારા પાલનહારે તમારા પર કઈ કઈ વસ્તુઓ હરામ કરી છે તે આ કે તમે કોઈ વસ્તુને તેની શરીકને ભાગીદાર બનાવો નહીં અને મા બાપ સાથે નેકી કરો અને ગરીબાઈના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો અમે જ તમને રોજી આપીએ છીએ અને તેમને પણ તેમજ બેશરમી ભરી વાતો પાસે જાઓ નહીં પછી ભલે ને તે ખુલ્લી હોય યા છુપી અને કોઈ વ્યક્તિને કે જેનું મારી નાખવું અલ્લાહે હરામ કર્યું છે તેને તમે મારી ન નાખો સિવાય કે ન્યાયની રીતે ઇન્સાફની રીતે હોય આ છે કે જેની તેણે તમને હુકમ કર્યો છે કે કદાચ ને તમે સમજો. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون. أن يتيمنا અનાથોના ના માલ પાસે જાઓ નહીં સિવાય કે સારા ઈરાદાથી જ્યાં સુધી કે તેઓ વ્યવહારિક શક્તિએ જવાનની હાલતમાં પહોંચી ન જાય અને ઇન્સાફની રીતે પૂરેપૂરા તોલ અને માપ આપો. અમે કોઈ વ્યક્તિને તેના ગજાથી વધારે તકલીફ આપતા નથી. અને જ્યારે તમે કોઈના પક્ષકાર બનીને કોઈના તરફદાર બનીને બોલો તો તેમાં ન્યાય કરો. પછી ભલે ને વિરુદ્ધ પક્ષ તમારા નજીકના સગામાંથી કેમ ન હોય, અને અલ્લાહ સાથેનો કરાર પૂરો કરો. આ એ છે કે જેની અલ્લાહે તમને હુકમ કર્યો છે કે કદાચ ને તમે સબક અને બૌદ્ધ હાસિલ કરો. ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. અને જાણી લો કે આ જ મારો સીધો રસ્તો છે, માટે તેની પેરવી કરો. તે રસ્તા પર ચાલો અને બીજા રસ્તા પર ચાલો નહીં, કારણ કે તે તમને અલ્લાહના રસ્તા પરથી અલગને દૂર કરી દેશે. આ છે જેની તેણે તમને હુકમ આપ્યો છે કે કદાચ ને તમે બુરાઈ કરતા બચો. પછી અમોએ મૂસાને એવી કિતાબ અતા કરી કે જે સારા અમલો કરનારા ઉપર અમારી બક્ષિશો પૂરી કરનારી અને દરેક બાબતનો ખુલાસો કરનારી અને હિદાયત તથા રહેમત પણ હતી, કે કદાચ ને તેઓ પોતાના પાલનહારની હુજૂરમાં ઉભા રહેવાની બાબત ઉપર વિશ્વાસ ને શ્રદ્ધા રાખે. અને આ કિતાબ કુરાન કે જે અમોએ ઉતારી છે તે બરકત વાળી છે, માટે તમે તેની પેરવી કરો, તેને ફોલો કરો અને પરહેજગાર રહો, બીતા રહો કે કદાચ ને તમારા પર દયા કરવામાં આવે. કે તમને એમ કહેવાનું કારણ ના મળે કે અમારી પહેલા બે ટોળા પર જ કિતાબ ઉતારવામાં આવી હતી અને અમે જરૂર તેના પડવા પડાવવાથી અજાણ હતા. فقد جاءكم بينة من ربكم وهدى ورحمة فمن أظلم ممن كذب بآيات الله وصدف عنها سنجزي الذين يصدفون عن آياتنا سوء العذاب بما كانوا يصدفون. અથવા તો એમ કહેવા લાગો કે કદાચ ને અમારા પર કિતાબ ઉતારવામાં આવતે તો અમે તેમના કરતા વધારે હિદાયત મેળવનારા થઈ જતે. હવે તો તમારા પાલનહાર પાસેથી ખુલ્લી દલીલ તથા હિદાયત તથા દયા આવી ચૂકી છે, તે છતાં તેના કરતા વધારે જુલમગાર કોણ હશે કે જે અલ્લાહની આયતોને અલ્લાહની નિશાનીઓને જૂઠલાવે અથવા તેનાથી મોઢું ફેરવે. નજીકમાં અમે તે લોકોને કે જેઓ અમારી આયતોથી મોઢું ફેરવે છે તેમના મોઢા ફેરવવાના કારણે બુરી સજાનો બદલો આપીશું. હવે શું આ લોકો એની રાહ જોવે છે કે તેમની પાસે ફરિશ્તા આવે અથવા તારો પાલનહાર આવે અથવા તારા પાલનહારની કેટલીક નિશાનીઓ આવે? એ દિવસે તારા પાલનહારની કેટલીક નિશાનીઓ આવી લાગશે. તે દિવસે કોઈ વ્યક્તિને તેનું ઈમાન લાવવું લાભને ફાયદો નહીં પહોંચાડે, સિવાય કે જે પહેલાથી ઈમાન લઈ આવી હોય અથવા તેણે તે ઈમાન થકી નેક કમાણી સારા આમાલો કર્યા હોય. તું કહે કે તમે રાહ જોયા કરો, અમે પણ રાહ જોઈએ છીએ. فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم بما كانوا يفعلون. بشك તે લોકો કે જેઓએ પોતાના ધર્મમાં ફાટફૂટ પાડી છે અને જુદા જુદા વિભાગો જુદા જુદા ફિરકા થઈ ગયા છે, તેમની સાથે તને કાંઈ લાગતું વળગતું નથી, તેમનો મામલો અલ્લાહના હાથમાં છે, પછી તેમને જે તેઓ કરતા હતા તેનાથી વાકેફને જાણકાર કરી દેશે. فله عشر أمثالها ومن جاء بالسيئة فلا يجزى إلا مثلها وهم لا يظلمون. જે એક નેકી લાવશે તેના માટે તેના જેવો 10 ગણો બદલો છે, અને જે એક બદી લાવશે એક બુરાઈ લાવશે તેને તેના જેવી એક જ સજા કરવામાં આવશે, અને તેમના પર અન્યાય કે બેઇન્સાફ કરવામાં આવશે નહીં. કુલ ઇન્નની હદાની રબ્બી ઇલા સિરાતિન મુસ્તકીમ દીનન કિયમન મિલ્લતે ઇબ્રાહીમ હનીફન વમા કાન મિનલ મુશરિકીન. એ રસૂલ, તું કહે કે બેશક મને મારા પાલનહારે સાચા રસ્તાની હિદાયત કરી છે, તે ધર્મ તરફ કે જે સાચા ધર્મ એક જ અલ્લાહ ને માનનારા ઇબ્રાહીમ નો હતો અને તે મુશ્રિકો માંથી નો ન હતો. તું કહે કે બેશક મારી નમાઝ તથા ધાર્મિક કામો ધાર્મિક આમાલો અને મારું જીવવું તથા મરવું બધી દુનિયાઓના પાળનાર અલ્લાહના જ માટે છે, જેનો કોઈ શરીકને ભાગીદાર નથી, અને તે મુજબનો મને હુકમ આપવામાં આવ્યો છે, અને હું અલ્લાહની તાબેદારી કરનારાઓમાંથીનો પહેલો છું. ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون. કહે કે શું હું અલ્લાહના સિવાય કોઈ બીજા પાલનહારને ગોતું શોધ કરું, જ્યારે કે તે જ દરેક વસ્તુનો પાળનારો છે પાલનહાર છે, અને કોઈ વ્યક્તિ કોઈ ખરાબ કામ કરતી નથી બુરાઈ કરતી નથી પણ પોતાના જ માટે, યાની કે પોતાના જ નુકસાન માટે કરે છે, અને કોઈ કરણીનો આ માલનો બોજો ઊંચકનારા બીજાનો બોજો ઊંચકશે નહીં, બીજાનો ભાર ઊંચકશે નહીં. પછી તમે બધાનું તમારા પાલનહારની હુજુરમાં પાછું ફરવું થશે, પછી જે બાબતમાં તમે મતભેદ કર્યા કરતા હતા તેનાથી તે તમને જાણકાર કરી દેશે. અને તે અલ્લાહ એ જ તો છે જેણે તમને જમીનના એક પછી એક માલિક બનાવ્યા છે, અને તમારામાંથીના કેટલાકોના કેટલાકો પર દરજ્જા ને મર્તબા ઊંચા કર્યા છે, કે જેથી જે નેમત તમને આપી છે તેમાં તમારી કસોટીને પરીક્ષા કરે. બેશક તારો પાલનહાર ઝડપી સજા આપનારો છે, ને બેશક તે મોટો બક્ષવા વાળો ને દયા કરનાર છે.